ભવ સંભવ ભીતિ ભેદનમ સુખ સંપત કરુણા નિકેતનમ વ્રતદાન તપઃ ક્રિયાફલમ સહજાનંદ ગુરુમ ભજે સદા. અક્ષરધામના અધિપતિ ઈષ્ટદેવ ભગવાન શ્રી સ્વામિનારાયણ, ગુરુકુલ સંસ્કૃતિના પુનરોદ્ધારક સદવિદ્યા સદ્ધર્મ રક્ષક શાસ્ત્રીજી મહારાજ શ્રી ધર્મજીવનદાસજી સ્વામી, આજે હજારો વિદ્યાર્થી અને લાખો હરિભક્તોના જીવન નૌકાના તારણહાર વાલાવાલા ગુરુ મહારાજ પરમ પૂજ્ય સદગુરુ ગુરુવર્ય દેવકૃષ્ણદાસજી સ્વામી, આજે જેમની કથાઓમાં હજારો હરિભક્તો પોતે રસ્તરબોળ થઈ અને પોતાના જીવનને ધન્ય ભાગી માને છે, પૂજ્યપાદ સદગુરુ પુરાણી શ્રી જ્ઞાન સ્વરૂપદાસજી સ્વામી, સર્વે સંતો તથા લાઈવના માધ્યમથી આ શૌર્ય સભાને નિહાળી રહેતા સર્વે વહાલા હરિભક્તો, સર્વે વિદ્યાર્થીઓ, સર્વે વાલીશ્રીઓ તથા સજ્જનો, ભાવથી જય શ્રી સ્વામિનારાયણ. ગુજરાતની ઉપમા કવિઓએ એક એવા કમળ તરીકે કરી છે કે જે કાદવમાં ખીલું છે. ક્યારેક આ ગુજરાત ઉપર પહેલી વહેલી અંગ્રેજોએ કોઠી સુરતમાં સ્થાપી હતી, એ જ સુરત આજનું હીરા માર્કેટ કહેવાય, સોનાની મુહૂર્ત કહેવાય. ક્યારેક અમદાવાદને વિશે પણ લાલ ઝંડીઓ ફરકી હતી, એ અમદાવાદ આજે ગુજરાતનું બીજું પાટનગર ગણાય. એક જૂનાગઢ એ સમયનું કે જ્યારે બે વખત ઘા લાગીને જૂનાગઢને પાકિસ્તાનમાં એ જોડાવવા માટેનું દબાણ કરવામાં આવ્યું હતું, પણ એ જૂનાગઢ આજે પોતાની રીતે સક્ષમ થઈને ઊભું છે. અને કચ્છની વાત કરીએ કે જે પોતાનામાં ને પોતાનામાં એક અદ્વિતીય વસ્તુ છે. વાલા ભક્તજનો, આ ગુજરાત અને આ ગુજરાતની ગરિમા ગાતા કે જ્યાં આટિયાળી પાઘડીના શિર તણાય, જ્યાં વૈભવોના વિલાસના પોખ ગણાય, જ્યાં પોતે જીવતા બીજાને જીવાડવામાં પોતાનો સુકન મનાય, જેનો રોટલો એ આખા દેશથી મોટો ગણાય, એ આ ગુજરાત. અને એ ગુજરાતની ધરતીમાં જન્મ મળ્યો અને એ સૌથી મોટા આપણા સદભાગ્ય. અને એ ગુજરાતનો એક પ્રદેશ એટલે ઝાલાવાડ. ઝાલાવાડની ધૂન વખણાય. એ ધૂન કેવી? તો કે ધૂન એવી કે મંજીરા અને ઝાંઝ કરતા તાળીઓના પડકારા વધારે ગુંજે. એ ધૂન એવી કે જ્યાં પોતાના મુખની વાણી કંઈક એવા આક્રંદથી ભગવાનના નામનું સ્મરણ કરતું હોય કે પ્રભુને ખુદ પૃથ્વી પર ઉતરવાનું મન થાય. એ ધૂન એવી કે જ્યાં પોતે ઢોલકી અને તાલ અને ઢોલના તાલને પોતે થનગનવાનું મન થાય. એ ધૂન એવી કે જેના દર્શનો માટે ખુદ દેવોને પણ નીચે આવવાનું મન થાય. અને એ ઝાલાવાડ પ્રદેશની આ વાત છે વાલા ભક્તજનો. એ ઝાલાવાડ પ્રદેશનું એક ગામ એટલે ચૂડા, અને ચૂડા ગામ એ પોતામાં ને પોતામાં એક નવી વિશેષતા છે. એ ઝાલાવાડ પ્રદેશનું ચૂડા ગામ, અને ચૂડા ગામના દરબાર રાયસંગજી રાજ કરે છે. વાલા ભક્તજનો, આ ચૂડા ગામ દરબાર રાયસંગજી પોતે પોતાની પ્રજાને પોતાની પુત્રની પાઠે સેવે છે. કંઈ પણ સમાજમાં ઘટતું હોય, કંઈ પણ પોતાની પ્રજામાં ઘટતું હોય તો કદાચ બે રોટલીનો ત્યાગ પોતાને કરવો પડે, છતાંય રાયસંગજી દરબાર પોતે હેઠું જોતા નથી. અને આ જ વસ્તુ એની પ્રજા જય જયકાર કરે છે કે અમને ધણી એવો મેળ્યો, અમને રાજા એવો મેળ્યો કે રામ સાથે એની તુલના કરી શકીએ. અને હકીકતમાં વાલા ભક્તજનો, એ રાયસંગજી રાજા, એ રાયસંગજી દરબાર પોતાની પ્રજાને પોતાના ન્યાય માટે, એ પોતાના એ બલિદાનો માટે અને પોતાના એક એક આગવા કૌશલ્યો માટે સર્વદાને માટે જાણીતા હતા. અને રાયસંગજી દરબારના દરબારગઢની અને આના ન્યાયની વાત આજે કરવી છે. વાત કરવી છે ત્યાગની, વ્યાત કરવી છે બલિદાનની, બલિદાન અને ત્યાગની પરાકાષ્ઠાની વાત કરવી છે, ત્યારે વાત કરવી છે વૈરાગ્યની. ભૂમિ અને કોઈ પણ પ્રકારના સાર્દુલત્ય જાણાને જોતા થાય કે આ ભૂમિમાંથી કોઈ પણ વસ્તુ બહાર ઉદ્ભવે, એ ભૂમિને કોઈ પણ વસ્તુને જેમ સૂર્યપ્રકાશની જરૂર પડે, એમ હકીકતમાં એ ઝાલાવાડની ભૂમિના ચૂડા ગામને દરબાર રાયસંગજી જેવા રાજાની જ જરૂર હતી. અગાઉ ઘણા ભાડી ભરાડીઓ થયા કે જેણે ચૂડાને માત્ર ને માત્ર લૂંટવાનું જ કર્યું, પણ રાયસંગજી દરબાર જ્યારે ગાદી ઉપર આવ્યા ત્યારથી ચૂડા એ રાજ્યની સ્થિતિ કંઈક અલગ હતી વાલા ભક્તજનો. અને એ રાયસંગજી દરબારના દરબારગઢની ડેલીએ એક દિવસ રાતના આછા અંજવારે એક વિધવા આવીને ઊભા છે. પોતાની આંખમાંથી આંસુ જાય છે અને આંખમાંથી આંસુ કોઈ રીતે ઊભા રહેતા નથી. એ રાજપૂતાની ગરાસણી હોય એટલે વે તેકનો ઘૂમટો તાણ્યો છે વાલા ભક્તજનો. અને આ છેરા એ પનિયામાંથી થોડી હાળીમાંથી રાજપૂતાની ગરાસણી બોલ્યા, દરબાર. અને અંદરની ડેલીએથી જવાબ મળ્યો, હ માં કોણ? આ રાયસંગજી દરબારનો વિવેક, પોતેથી કદાચ નાના હશે છતાંય માં કહીને બોલાવે. વાલા ભક્તજનો, ભાભી અને કાકી ને એ બધું કહેવાનું તો હકીકતમાં ચલણ આ વખતેથી આ ભૂમિમાં આવ્યું છે. બાકી ભાભીને પણ ભાભી માં કહેવાવાનું એ રામાયણ કાળથી ચાલે છે. જ્યારે લક્ષ્મણજીએ, જ્યારે લક્ષ્મણજી રામજીને સાથે મળીને કીધું કે આજે તો સીતા ભાભીની ખોજ માટે મને કંઈક મળ્યું છે, ત્યારે રામજીએ કીધું શું લક્ષ્મણ? ત્યારે આગળ ચાલ્યા ને રામજીના હાથમાં લક્ષ્મણજીએ પગના ઝાંઝર આપ્યા ને કીધું કે પ્રભુ, મેં કોઈ દી સીતા માતાના એ કંઠના ઘરેણા તો જોયા નથી, પણ દરરોજ સવારે ઉઠીને માના પગ એ સ્પર્શ કરતો, માટે આ ઝાંઝર મને બરોબર યાદ છે કે આ તો મારી માં જાનકીના છે. આ આવી આવી વેલ્યુઝ હતી, આવી પરાકાષ્ઠાઓ હતી વાલા ભક્તજનો. અને એ જ દરબાર રાયસંગજી એ જ પદ્ધતિ અને એ જ પ્રાણાલિકાને આગળ વધારતા નાના અમથું બકોરામાંથી પૂછ્યું, હમ આ બોલો ને? ત્યારે વિધવા પેલી વખત તો કાંઈ ન બોલ્યા, પણ બીજી વખત બોલ્યા, બાપુ તમારા સામંતોએ અમારી જમીન પડવી લીધી છે અને મારે માત્ર 15 વર્ષનો એક દીકરો છે. બાપુ મારે મારા દીકરાને કોઈનો ઓશિયાળો નથી થવા દેવો. ઊંડા વિચારણ કર્યા પછી દરબાર રાયસંગજી બોલ્યા છે કે માં, હું જાણું છું કે તમારે માત્ર 15 વીઘા જમીન હતી, આ અભલો એક 15 વર્ષનો નાનો બાળક છે, પણ તમારા પતિએ બહુ કરજા લીધેલા અને પોતે મરી ગયા, પોતે પોતાનો દેહ ત્યજી ગયા, પણ હવે એ સામંતોએ તમારી જમીન ઉપર કબજા કર્યા છે. વધારે તો હું કંઈ ન કહી શકું, એની પાસેથી એ જમીન તો પાછી ન લઈ શકું, પણ મારી મારા ગરાસની જમીનનો એક નાનો ટુકડો તમને અવશ્ય આપી શકું. અને રાયસંગજી દરબારે પોતાના જમીનમાંથી થોડો કટકો કાઢી અને લખાણ કરીને દસ્તાવેજ આપી દીધા કે આમાં મારો દીકરો હવે વાવો, ખેતી કરો ને પોતાનું ગુજરાન ચલાવો. પણ નાનો એવો સાથે છોકરો ઊભો તો ને અભલો, એનું નામ અભેસંગ, પણ એને પ્રેમથી બધા અભલો કહેતા. એ અભલો એવું બોલ્યો કે બાપુ, તમે મને જીવન જીવવા માટેની રાહ આપી છે ને, હવે આ રાહ જ્યાં સુધી તમારા ચરણોનો સ્પર્શ ન કરે ને ત્યાં સુધી આ જીવન નકામું. બાપુએ કીધું એટલે? પછી અભલો પોતે બોલ્યો કે બાપુ, યાવત ચંદ્ર દીવા કરો, જ્યાં સુધી મારું શરીર આ પૃથ્વી ઉપર રહે ને બાપુ, આ પૃથ્વી ઉપર મારું શરીર રહીને આ ઝાલાવાડની ધરતી, આ ચૂડાની ધરતીને માટે જ્યારે મોતના ગીઢ ઉતતા દેખાય અને ત્યારે તમારી પહેલા હું આવીને મારા પ્રાણ ત્યાગી દઈશ, પણ તમને મારા જીવતા જીવત તો કઈ નહીં થવા દો. આ વસ્તુ જ્યારે અભયસિંહ બોલ્યા અને સામે એ પોતે દરબાર રાયસંગજી ઉભા હતા, દરબાર રાયસંગજી ઉભા હતા ને એને આ વાત સાંભળી અને મૂછ ઉપર હાથ વયો ગયો કે મારા નાના નાના છોકરા, મારી નાની પ્રજા અને નાના નાના બાળકોમાં આવા સંસ્કાર, આવા વીર્યવ્રત અને આવા આવા ખુમારી ભરેલા છે, એટલે હું કેવો ભાગશાળી રાજા. અને વાલા ભક્તજનો, હકીકત છે કે જ્યારે એ અભયસિંહે પોતાનો પ્રાણ ન્યોછાવર કરવાનું વરદાન, બલિદાનનું એ કહેવાય ને કે એક ઝાલાવાડની ધરતીને વરદાન આપ્યું વાલા ભક્તજનો, અને ત્યારે દરબાર રાયસંગજીનું હૈયું એ ફાટ ફાટ ફૂલે છે. વર્ષો વીતા છે, એ કટકા જમીનમાં મા દીકરો પોતે ખેતી કરી અને પોતાનું ગુજરાન ચલાવે છે વાલા ભક્તજનો. અને એ ખેતી કરીને ગુજરાન ચલાવે, જ્યાં જોને માત્ર અભલો હળ હાંકતો દેખાય પોતે ખેતી કરે છે, ખેતીમાં અનાજ ઉગાડે ને જેટલું થાય એટલું વેચીને મા દીકરો ગુજરાન ચલાવે. આમ થતા થતા વર્ષો વીત્યા ને અભયસિંહ બાપુ 20 વર્ષના થયા, અભયસિંહ દરબાર 20 વર્ષના થયા. અને પાદળિયાથી સોમલા ખાચર્યા ઝાલાવાડની ચૂડાની ધીંગી ધરતી ઉપર આક્રમણ કર્યા છે વાલા ભક્તજનો, એ આક્રમણ કર્યા છે. અને હજી તો જવાબ દેવા રાયસિંહજીની દરબારની સેના તૈયાર થાય છે. ઝાલાવાડની ધરતીને ખૂંદતા પાદળિયાથી એ સોમલો ખાચર આગળ વધતા જાય છે. અને વેળાવદરના પાદરમાં એ રાયસિંહજીની અને સોમલા ખાચર એ બંનેની સેનાઓ ભેગી થાય, બંનેના કાઠીઓ ભેગા થાય અને હજી તો યુદ્ધની તૈયારીઓ થાય. આ બાજુથી પણ હર હર મહાદેવના નાદ સંભળાણા, બંને બાજુથી પોતપોતાના ઈષ્ટદેવની જય બોલાવી અને યુદ્ધના એ આગાહીઓ, યુદ્ધના આક્રમણો થાય. અને રાયસિંહજી દરબારના એ ઘોડલા હજી તો આગળ પલાણ માંડે એ પહેલાં તો પાછળથી કોકના ઘોડાનો અવાજ આવ્યો અને એ હતા અભયસિંહ. બાપુ ઉભા રહેજો. અને રાયસિંહજી દરબારે પોતાના ઘોડાની લગામ સહેજ ખેંચી લીધી. ઘોડો ઉભો રહ્યો ને પાછળથી અભયસિંહ આવીને રાયસંગજી દરબારની આગળ પોતાનો ઘોડો ઉભો રાખી દીધો, પોતાનો ઘોડો રાયસંગજી દરબારના ઘોડાની આગળ ઉભો રાખી દીધો. અને અભયસિંહ એટલું બોલ્યા, બાપુ મેં તમને કીધું તો ને કે જ્યારે ઝાલાવાડની ધરતીને જરૂર પડશે ને ત્યારે હું મારો પ્રાણ પહેલા ત્યાગીશ, મારા જીવતા જીવત તમને કાંઈ નહીં થવા દો. અને આ વસ્તુને સાર્થક કરવાનો આજ મારો વારો છે બાપુ, માટે આ અધિકાર મારી પાસેથી છીનવો માં. આ વાત સાંભળીને હકીકતમાં સુરાતન ચડ્યું છે અને રાયસંઘજી દરબાર પણ ઓહો ઓહો થઈ ગયા, ગદગદિત કે મારી પ્રજા આજે પોતાના રાજા, પોતાના દેશ માટે, પોતાની માતૃભૂમિને પોતાના રાજા માટે પોતાના પ્રાણ સમર્પિત કરવા પણ થન ગણે છે. પણ રાયસંઘજી દરબારને વિચાર એવો કે ઘેર માત્ર આની એક વિધવા માં છે, જો એને કંઈક થઈ જશે તો. વાલા ભક્તજનોએ રાયસંઘજી દરબારને એ વિચાર આવ્યો છે અને રાયસંઘજી દરબારે ત્યારે ના પાડી કે નહીં ભાઈ તમારે નથી લડવું, યુદ્ધ અમે કરશું. અરે ના બાપુ, આ તો મેં કહી દીધું, હવે એક વખત કહી દીધું, એમાં બીજું ચેન્જ ના હોય, એમાં બીજા કંઈ ફેરફારો ન હોય. અને હજી તો રાયસંઘજી દરબાર રોકે ટોકે કંઈ કરે એની પહેલાં તો અભય બાપુએ પોતાના ઘોડા દોડાવી મૂકાય છે. પાગડધા ધમા કરતા પોતાના ઘોડા એ વેળાવદરના પાદરમાં સોમલા ખાચરની એ 40 કે 45 જણાની સેનાની સામે ઉભા રહી ગયા. આ બાજુ રાયસંઘજી દરબારની સેનામાં માત્ર 20-25 કાઠીઓ હશે, પણ સામેની સેનાની સામે આ એ ભાઈ બાપુ એકલા ઉભા રહી ગયા છે. અને કીધું પેલા પ્રહાર મારી માથે કરો, પ્રહાર મારી માથે કરો. અને આ બાજુથી સોમલા ખાચરે જોયું નથી કે પોતે બાળક છે, સામેની સેના માનો કોઈ વ્યક્તિ છે એમ જાણીને પ્રહારો કર્યા છે. બીજી સેના હજી મદદે આવે ત્યાં સુધીમાં તો અભય બાપુએ બંને મ્યાનમાંથી એક એક તલવાર કાઢીને એવું ધોળદાર યુદ્ધ સામેવાળા પક્ષને આપ્યું છે. વાલા ભક્તજનો કે એ લડતા લડતા સામેના પક્ષને એમ થયું કે કંઈ ખુમારી અને કંઈ શૌર્યતા તો આ રાયસંઘજી દરબારે આ વ્યક્તિમાં નાખી છે ને એવી અમારે નાખવી જોઈએ. દર વખતે વાલા ભક્તજનો કહે છે કે જે 26/11 અટેકમાં કસાબ પકડાણો હતો ને કસાબને પૂછવામાં આવ્યું હતું કે ભાઈ તમને એવું બધું શું કહે છે, કે એવું બધું તમને શું કહે કે તમે તમારા પ્રાણને ટૂંકમાં મરવા તૈયાર થઈ જાવ એમ, પણ એનું વચન પાડો ને. ત્યારે કસાબ બહુ સરસ બોલ્યો હતો કે ત્યારે અમને એવું કહેવામાં કે તમે જે કરો છો ને ભગવાનને અર્થે. એ કેવી નાખણી છે, એ કેવું સારું ટૂંકમાં એને સમજાવતા હશે કે જેના કારણે સામે બધું ભૂલી જાય, બસ યા હોમ કરીને પોતાના જીવનનો એ કહેવાય ને કે એક અગ્નિકુંડમાં જેમ આપણે હોમ કરીએ એમ પોતાના જીવનને હોમ કરી દે. અને એ જ શિખામણી, એ જ પદ્ધતિ જો આપણા શિક્ષણમાં આવી જાય ને તો કોઈ વિદ્યાર્થી એવું ન કહે કે મને ભણવામાં રસ નથી. અને ત્યારે એ વીર્ય અને શૌર્ય જે આ રાયસંઘજી દરબારે અભયસિંહમાં કયા પ્રકારના નખાય છે, આ સોમલા ખાચરને વિચાર થયો. વાલા ભક્તજનો કલાક જેટલો યુદ્ધ લડ્યા, કલાક જેટલો સમય થયો, અભયસિંહ બાપુએ પોતે 10 જેટલા કાઠીઓ અને મોતને ઘાટ ઉતાર્યા છે. શરીર પર એક પણ અંગ હાજુ નથી, ત્યારે તો તલવારના જમાના હતા, એક પણ શરીર ઉપરનું અંગ હાજુ નથી. પાછળથી રાયસંઘજી દરબારની સેના પણ ભેડી છે. એ યુદ્ધ થાય છે. રાયસંઘજી દરબાર પોતે બહુ મોટી ઉંમર છે અને પોતે બહુ મોટી ઉંમર છે એટલે બહુ યુદ્ધ કરી શકતા નથી, પણ એને પણ ખૂબ ઘા લાગ્યા છે. કહેવાય ને કે પાછળથી પણ ઘણા એ ઘા માર્યા છે અને પોતે મોતને ઘાટ ઉતરવાની અત્યારે તૈયારી છે. ત્યારે અભયસિંહ દરબાર રાયસંઘજી દરબારના ઘોડાની લગામ પકડી અને પોતાના ઘોડાને એડી મારી મારી મારી અને રાયસંઘજી દરબારને છેક પાદર સુધી લઈ આવે છે અને પાદરમાં રાયસંઘજી દરબારને એના ઘોડા ઉપરથી એઠા ઉતારે છે. ઘોડા ઉપરથી એઠા ઉતારી અને એક ઝાડવાના ટેકે બેહાડે છે. પોતાના શરીરમાંથી પણ લોહીની ધારા વહે છે. ઓ વાલા ભક્તજનો શ્વાસ રૂંધાય છે કે હવે આગળનો શ્વાસ પણ નક્કી કરતો હશે કે હવે મારે અંદર પ્રવેશવું કે કેમ. હાઉ મૃત્યુની કહેવાય કે પરાકાષ્ઠા છેક, મોત સુધી પહોંચેલો આ આ પોતાનો એક કહેવાય ને કે સાગરીત પોતે પોતાના રાજાને લીમડાના થડમાં બેહાડી, લીમડાના થડમાં બેહાડીને બાપુને પાણી પાયું, બાપુને પાણી પાયું ને મોઢા ઉપર લોહીની છાંટ ઉડી હતી, એ મોઢા ઉપરથી લોહી લૂછી અને બાપુના ખોળામાં માથું રાખીને માત્ર એટલું બોલી શક્યો, બાપુ. રાયસંઘજી દરબારે માથે હાથ ફેરવીને કીધું, હા દીકરા. એટલું કીધું કે બાપુ બસ મરું તો છું, પણ એટલું કહેતા કહેતા મરું કે આજથી લોકો યાદ રાખવા જોઈએ કે એ તો ખોળામાં ખાંભીની વાત છે. હે બાપુ, માણસો યાદ રાખવા જોઈએ કે એ તો ખોળામાં ખાંભીની વાત છે. બસ અભયસિંહ દરબાર એટલું બોલી શક્યા અને પોતાના ખોળામાં અભયસિંહ દરબારનું માથું લઈ અને ઝાલાવાડનો એ રાયસંઘજી દરબાર આંસુડાની ધારથી અભિષેક કરે છે. આ બાજુ રાયસંઘજી દરબાર પણ થોડાક સમયમાં પોતે શહીદ થયા, માતૃભૂમિ માટે લડતા લડતા શહીદ થયા. અને પછી કહેવામાં આવે છે કે ત્યારની એ ખાંભી હજી પણ ઝાલાવાડના ચૂડામાં હજી એમનમ છે, ને એ ખાંભી નહીં આગળ જ નાની એવી ખાંભી અભયસિંહ બાપુની છે. અને હજી પણ ત્યાં લખેલું છે કે ઝાલાવાડ ધણી રાયસંઘજી દરબારના ખોળામાં અભયસિંહ દરબારની ખાંભી. વાલા ભક્તજનો લડ્યા તો ખરા, પણ એવા લડ્યા કે પાછળથી એક એવી વચનની એવી રખાવટ મૂકતા ગયા. હે વચનના એવા મૂલ્ય મૂકતા ગયા કે જાણે પાછળની પેઢીને પણ યાદ રહી કે એક વખત જે વચન આપ્યું એનું મૂલ્ય શું છે. એક વાર કહીને પાછળથી ફરી જાવ એ આપણી સંસ્કૃતિ નથી. કોઈના માટે પણ પોતાનો જીવ ગુમાવવો એ કદાચ હજી પણ એ લડવૈયાઓ માટે આસાન હોય, પણ પોતે દીધેલું વચન જો આત્મસાર ન થાય અને કોઈના ચરણોમાં પોતાના વચન ખોટા પડે એ તો કેમ કરીને જીરવી લે. અને એવી જ બીજી વાત છે આ કાઠિયાવાડની. સોરઠ ધળા સોહામણી, અને કહેવાય કે પંથ કરણા નેહ છે, જ્યાં પ્રેમે પીધા પીંગળા તે તો શામળજી કેરાવે. આ સોરઠ ધણા એવી છે, સોરઠ ધરા કે જ્યાં કુંવરબાઈનું મામેરું પૂરવા સ્વયં દ્વારિકાપતિ નરસિંહ મહેતાના ભાઈનું રૂપ લઈને આવ્યા હતા. આ સોરઠ ધરા એવી ધીંગી છે. સોરઠ ધરા જગજૂનીને ગઢજૂનો ગિરનાર, એના હાવજણા હેંજળ પીવે કે નમણા નરનેનાર. વાલા ભક્તજનો, આ સોરઠ ધરાને હવે એક એવી વાત લેવી છે. કુકાવાવનું એ પાદર કુકાવાવ દેરડી, અને આજે તો ગોંડલના આધિપત્યની વાત કરવી છે. કુકાવાવના એ પાદરમાંથી 11 થી 12 ઘોડે સવારો પોતે પાગડધા ધમા કરતા ઘોડા આંકીને જઈ રહ્યા છે. હવે કુકાવાવનું પાદર આવ્યું અને ત્યાં ઘોડાની લગામો એક સાથે ઘોડાની લગામો ખેંચાણી એ બધા જ અશ્વારો ઉતર્યા છે. એમાંથી એક જુવાન અને કંઈક અલગ લાગતા દિવ્ય પુરુષ પોતે પણ એ ઘોડી ઉપરથી એઠા ઉતર્યા, અને પાણીની છાપક મોઢે મારી છે. થાક દૂર થયો અને પાણી થોડુંક પીને વિસામો લીધો અને બાજુમાં પોતાની બાજુમાં જે બેસેલા પોતાના સામંતો હતા એને કીધું કે દરબારો હવે કેટલું આઘો છે. ને ત્યારે એક દરબારે સુર પુરાયો, બસ હવે 3 ગાવ જેટલું દેરડી આઘું છે. દેરડી એટલે દેરડી કુંભાજી, સુલતાનપુરથી 4 થી 5 કિલોમીટર દૂર થાય. આપણા જ પ્રદેશની વાત છે વાલા ભક્તજનો, ગોંડલની વાત છે. અને થોડી એવી વાત થઈ કે હવે બસ 3 ગાવ દેરડી દૂર છે બાપુ. કેમ? કે હવે તો 3-3 દિવસ ત્યાં ન જમ્યા હોય ને એવી ભૂખ લાગી છે, માટે હવે તો જમવાનું રાખવું પડશે, હવે તો જમવાનું ગોઠવો, હવે તો બપોરા કરવાનું ગોઠવો. આ બાજુ દરબારોએ કીધું, બાપુ હવે થોડાક સમયમાં આપણે પહોંચી જશું, થોડા સમય પછી પહોંચી જઈએ ને પછી આપણે બપોરા કરી લેશું. પણ આ તો નાનો એવો નવયુવાન, પોતે 18-19 વર્ષના એ યુવાન પોતે ઘોડાથી પાછા ઉતરી ગયા હેઠા, અને પાછું કીધું કે નહીં, આપણે અત્યારે બપોરા કરતા જઈએ, પછી ભલે આપણે મોડા પહોંચીએ. હવે આ બાજુ પોતે ઉતર્યા અને ફરી પાછા થોડી વાર વિસામો ખાઈ કે હમણાં કંઈક જુગાડ થાય તો કંઈક બપોરા કરવાનું ગોઠવીએ. એટલામાં સમી સાંજનું ટાણું હશે એટલે કોઈ પટેલ પોતાની સાથી લઈને પોતાના બળદગાડા સાથે આવતો હશે. પોતાના બળદગાડા સાથે કોઈ પટેલ આવતા હશે ને બળદગાડું રોકીને કીધું, ઓહો દરબારો, ઘણી ખમ્મા. કીધું, આપનો પરિચય? કીધું, હું તો આ ગામનો પટેલ છું, આ કુકાવાવનો પટેલ છું, નાની એવી ખેતી છે, ખેતી સંભાળું છું. બાપુ તમે શું, તમે કોણ, તમારો પરિચય? ત્યારે બાજુમાં ઉભેલ અસવારે કોઈએ કીધું કે આ તો ગોંડલના ધણી સંગ્રામસિંહજીના પુત્ર એવા પથુભા છે, ગોંડલના પાટવી રાજકુમાર પથુભા છે. ઓહો, બાપુ તમે અમારા ગામના આંગણે હવે તમારે ભૂખ્યું ન જવાય હો, બપોરા નહીં કર્યા હોય ને, ચાલો હવે આપણે જમી લઈએ. અરે પણ તમારે વાર લાગી જશે, તમે ક્યારે બનાવશો ને આન તેન. ઘણી વાતો કરીને ઘણી અટકટો, ઘણી વાર રોક્યા કે કોઈને ક્યાં બિચારાને તકલીફ દેવી, પણ આ તો ભાઈ એ મહેમાન ગતિના પૂરા શૂરા પટેલ હતા. એટલે એને કીધું કે નહીં બાપુ, ઘેરે આવો ને, અબ ઘડીમાં થોડીક ક્ષણોમાં બની જશે. ઘરે આવ્યા છે, હાથ મોઢા ધોઈને બેસણિયા પાથરા છે, અને આ બાજુ પટલાણીએ પોતે રસોઈ કરવાની ચાલુ કરી. આમ 3 ટપાકે રોટલો થાય એવા રોટલા ઘડા, સાથે ગોળ અને ભેંસના તાજા દૂધ, અને ખોબે ખોબે સાકર પીરસે હો, અને હારે તળેલા મરચા, આવા આવા ભોજન તૈયાર કર્યા છે. એક સુગંધ તો ત્યાં રસોડેથી આ બાજુ બેઠક કક્ષમાં આવી હો. અને જમવાનું તૈયાર થયું એટલે પટલાણીએ સાદ પાડ્યો છે, અને પટેલે બધાને જમવાનું પીરસ્યું. પથુભા પોતે પાટવી કુંવર ચાકડો પહેરી, કહેવાય કે નાની મહેમાન ગતિ કરી મોટા રાજવીની નાની મહેમાન ગતિ, પણ એ નાની મહેમાન ગતિમાં એટલો સ્વાદ હતો કે પોતે પથુભાને પણ હોશ થઈ ગઈ. અને પથુભા જેમાં ખૂબ જેમાં જમીને તૃપ્ત થયા ને એની હોજરી ઠેરીને ખૂબ રાજી થઈ ગયા કે આ પટેલે તો આજે આપણી હોજરી ઠેરી છે, આ પટેલને હવે તો ભવ ભવ તારી દઈ, હે આ પટેલની હવે પેઢીઓ તારી દઈ, અને જો એવું ન કરીએ ને તો ગોંડલ કુળ રાજે, માટે લાવો તમારા ગામના તલાટીને બોલાવી દો, હે 30 એકર જમીન તમારા નામ કરી દઉં. આવું કીધું. હવે હકીકતમાં બનેલું એવું કે ઈ કુકાવાવની જમીન અને જેતપુર, એ બંને, એ જેતપુરનું જે રામવાડો, જેતપુરનો રામ જગોવાળો, જગાવાળાની ને કુકાવાવની બેની જમીન એક થતી. એટલે જો આ બાજુથી જમીન એને આપ્યા, આ નાના પાટવી કુંવરને તો ખબર નહીં. એટલે કીધું કે તેડાવો તમારા તલાટીને. હવે હકીકતમાં એવું કે જેતપુરના જગાવાળાને ને રાયસિંહજી, અલા સંગ્રામસિંહજી ને બંનેને વેર, હવે એ બંનેને વેર હતું આ વાતની ખબર, પાટવી કુંવરને નહીં. એટલે પાટવી કુંવરે તો ગામના તલાટીને બોલાવી અને ગામના તલાટીએ વાણીઓ આવી અને લેખ લખવા માંડ્યા. કીધું બાપુ બોલો ને, કીધું બાપુ બોલો શું લેખ લખીએ. ત્યારે બાપુ પાસે લેખ લખાયો છે કે બાપુ બોલતા જાય ને વાણીઓ લખતો જાય કે આજ રોજ અમે ગોંડલના પાટવી કુંવર પથુભા તમને લખાણ કરીને આપીએ છીએ કે આ પટેલ જે નામ હતું એ લખાયું. ને પછી કીધું કે એને અમારા પરગણામાંથી 30 એકર જમીન આજથી અમે દાનમાં આપીએ છીએ. આવો પાકો લેખ કર્યો એ કેળના પાન ઉપર પતરાવાળામાં. લેખ થયા, લેખ પછી રેત છાંટી એને કોરું કરીને મહોર મારવા માટે પથુભા આગળ ધર્યું. આ બાજુ લખતો લખતો પણ વાણીઓ પટેલની હામું જોતો જાય અને પથુભા બોલતા જાય અને પટેલના મોઢાની એક એક કરચલીઓ એઠી પડતી જાય. ધીમે ધીમે કરતું પટેલનું મોઢું કાળું પડી ગયું. આ બાજુ પથુભા સમજી શક્યા નથી. મોહર મારી અને પટેલનો વાહો થાબડી, મોહર હાથમાં આપીને પટેલનો વાહો થાબડીને પથુભા પોતે હાલતા થયા. પોતે દેરડી આગળ જવા નીકળી ગયા છે વાલા ભક્તજનો. અને હવે આ બાજુ વાણીએ સંભળાવવાનું ચાલુ કર્યું. લે તારે તો 4-5 ગામની ઈચ્છા હતી અને આ તને દરબારે તો તને કેટલું બધું આપી દીધું નહીં. હવે હકીકતમાં એવું બન્યું કે જે પરગણું જેતપુર જગાવાળાના ગરાસમાં આવતું હતું એની 30 વીઘા જમીન ગોંડલના પાટવી કુંવરે પથુભાઈએ ભૂલથી આપી દીધી. હવે ગોંડલ ને જેતપુર ને કોઈ વાતે મેળ નહીં, એટલે આવું કેમ બને? એટલે આ બાજુ આ પટેલ હાવ મૂંઝાઈ ગયા. પટેલ મૂંઝાઈ ગયા અને ઓલા વાણિયાએ બહુ સંભળાવવાનું કર્યું કે તો એટલા માટે તને કંઈક સારું મળે એટલા માટે તારે ઘેર લાવીને જમાડાય છે ને, બહુ સંભળાયું. ને પછી પટેલના મોઢામાંથી શબ્દો નીકળ્યા છે કે ભગવાનની તો થોડીક રીહ રાખતું, કોઈને વસ્તુ પામવા માટે મેં એને નહોતા જમાડ્યા, પણ આ તો આપણા ગામની રીત છે કે કોઈ ગામના આંગણેથી ભૂખ્યો ન જાય, એ આપણી રીત છે, અતિથિ દેવો ભવની સંસ્કૃતિ ભારતની છે. અને એટલા માટે આ પથુભા પાટવી કુંવરને મેં મારા ઘરે બોલાવીને જમાડ્યા છે. થોડી વાર પછી તો વાણીઓ પણ વયો ગયો અને આ વાત ઉડતી ઉડતી ઉડતી ઉડતી જેતપુરના જગાવાળાને ત્યાં પહોંચી અને આખે આખો દરબારગઢ ઠઠિયા મસ્કરી કરે છે. ઓહો હો, પટેલની ઘોડી પાદર સુધી, પટેલની ઘોડી પાદર સુધી. બેચારા એ ગામના પટેલની બહુ હાંસી થઈ. પણ જગાવાળાએ એ પોતે પટેલને અને ગામનો એ જે લખ્યો તલાટી કહેતા વાણીઓ હતો બંનેને બોલાવ્યા. બંનેને બોલાવીને સામે ઊભા રાખ્યા અને વાણિયાએ પણ ત્યાં પણ ચાલુ કર્યું કે બહુ જમાડવા હતા ને, બહુ આમ કરવું હતું ને, મોટા મોટા ગ્રહના વાયદા જોતા હતા. પણ 5,000 ગામનો ધણી એ દરબાર, એ ગોંડલનો પાટવી રાજવી, એણે કંઈ લખીને આપ્યું હોય તો ઓછું તો ન હોય ને. એના હાથમાં, પટેલના હાથમાં એ પરબીડિયો આમ પાછળ ઊભો રહીને બિચારો નીચું જોઈને રાખી દીધું. અને આ બાજુથી આ વાણિયાએ પોતાના તીખા વાયણ સંભળાવવાના ચાલુ કર્યા. આખે આખી સભા એ પટેલ બિચારો ખેડૂત એની મશ્કરી કરે છે. ઓહો હો, તારે તો હું જોતું તું ને હું થઈ ગયું. પણ જગાવાળા મનમાં માત્ર થોડાક મુસ્કાણા, વધારે બોલ્યા નથી, ખાલી એટલું કીધું પટેલ આમ આવો તો. અને પટેલને પાસે બોલાવ્યા ને પીઠ થાબડી કે વાહ, આ જેતપુર ગરાસનું માન તમે રાખી લીધું, વાહ પટેલ વાહ, લાવો તો તમારી પતરાવળી. અને આ પતરાવળી માગી, લખાણ માગ્યું એટલે સભા આવક થઈને જોતી રહ્યો. ઓહ, આ શું કરે દરબાર. વાંચ્યું, કીધું કે હું પથુભા પાટવી કુંવર ગોંડલનો આ લખાણ આપું છું. આ લખાણ આપું છે કે જે પટેલના હાથમાં પરબીડ્યું છે એને એની એની પેઢીઓ યાવત ચંદ્ર દીવા કરો, જ્યાં સુધી સૂર્ય અને ચંદ્ર રહે ને ત્યાં સુધી એને આ 30 એકર જમીન મારા તરફથી એને ભેટમાં મળે, મારી આંતરડી ઠાયડી. અને આ જગાવાળાએ વાંચ્યું અને જગાવાળા પછી કાંઈ બોલ્યા નથી. જગાવાળાએ પોતાના સામંતોને કીધું કે જેટલું આમાં લખેલું છે ને એટલી 30 એકર જમીન માપીને આ પટેલને આપી દો. હવે આ વસ્તુ સાંભળીને આખી આખી સભા આવક થઈ ગઈ. ઓહો, આ શું, કોક તો બોલ્યું કે બાપુ આપણે ને ગોંડલ ને તો 30-30 વર્ષ થયા વેર છે, આપણે ગોંડલના પાટવી કુંવરની કઈ રીતે ટૂંકમાં એના વચનનું માન રાખી શકીએ. ને ત્યારે ગોંડલનો દરબાર કહેવાય જેતપુરનો દરબાર, જેતપુરનો કાઠી જગાવાળા બોલ્યા કે બાપ વચન એનું હોય કે મારું એ પથુભા પાટવી કુંવર ભલે ગોંડલનો છે પણ મારો એ છોકરો થાય, મારી દુશ્મની તો એના બાપ હારે છે, પથુભા હારે તો નથી ને, અને એના વચનનું રખપું રાખવું એ મારું કહેવાય કે માન બને. ને ત્યારે એ 30 એકર જમીન માપીને આપી દીધી, 30 એકર જમીન માપી પાકા દસ્તાવેજ કરીને આપ્યા. આ બાજુ સંગ્રામસિંહજી દરબાર, એ ગોંડલના ઠાકોરને ખબર પડી કે આજે તો આવું બની ગયું ને. ગોંડલના ઠાકોર પોતે પોતાના સિંહાસનથી હેઠા ઉતર્યા અને માન મોંઘેરામ કહેવાય કે મોટી મોટી ભેટો જગાવાળાને મોકલીને કીધું, જગાવાળા ધન છે તને, તે વર્ષો જૂની દુશ્મની ભૂલીને મારા માત્ર પાટવી કોરના નાના એવા શબ્દને, નાના એવા વચનને રાખવા માટે તે આપણી વર્ષોની દુશ્મનીને ભૂલી અને અમારી સાથે સમજોતાના કરાર કર્યા. ત્યારે જગાવાળા ફરીથી બોલ્યા કે બાપુ આપણે બંનેને દુશ્મની છે પણ વચનની દુશ્મની ન હોય, અને વચન જો એકવાર દેવાઈ ગયું એટલે પછી પડવવાનું હોય, બાકી તો આપણી કાઠીઓની રીત લાજે. અને ત્યારે સંગ્રામસિંહ દરબારને થઈ ગયું, ધન છે તને, ધન છે તારી જનેતાને કે તને આવા સંસ્કાર રોપ્યા. આ બાજુ પથુભા પણ કહેવાય કે દરબાર પથુભા પોતે પણ જગાવાળાને ભેટા છે, ભેટી અને ખૂબ વહાલ કર્યું છે ને કીધું કાકા તમે પણ આ જમીનનું દાન કર્યું માટે ખૂબ ધન્યવાદ છે. અને આ પટેલના મોઢા ઉપર ફરી 4 ચાંદ ઉગ્યા છે. વાલા ભક્તજનો કહેવાનું એટલું કે એકવાર કોઈને વચન આપ્યું છે એ વચનની રખાવટ તો દુશ્મનીમાં પણ થાય, દુશ્મનીમાં પણ એ વચનની રખાવટ થાય. વાલા ભક્તજનો એ વચનના વાણ તો એવા કડક હોય કે જેના કારણે કોઈ તરી પણ શકે ને કોઈ મરી પણ શકે. માટે હંમેશા ને માટે આપણે આપણી વાત પર અગડ રહીએ. અને આ વાતમાંથી જાણવાનું એટલું કે આ શૌર્યતા ને ખમીરની વાતો એ આપણા ભારતનો એક હિસ્સો છે. હકીકતમાં તો આ શૌર્ય સ્વભાવ આપણા બાળકને પાસે બેસાડીને દેખાડવાની વસ્તુ છે. કારણ કે અત્યારે તો આપણે સાંભળીએ છીએ ભૂતકાળમાં બનેલું છે ને અત્યારે આપણે વર્તમાનમાં વાગોળીએ છીએ, પણ ભવિષ્યમાં આ ભેખ નહીં મળે ત્યારે કદાચ આપણા બાળકોને આપણે પૂછશું ને તો એને ખ્યાલ નહીં હોય કે હકીકતમાં શું છે. માટે આ શૌર્ય સ્વભાવો આ વાતો એ આપણા બાળકોને જણાવીએ કે આવું હતું ભાતીગણ ભારત, આ હતી ગુજરાતની ગરિમા, આ હતો સૌરાષ્ટ્રનો સ્નેહ. વાલા ભક્તજનો આટલી વાત કરી અને આ વાણીને વિરામ આપું છું. બોલો સ્વામિનારાયણ ભગવાનની જય.